पारा नंबर 28 तत समी अल्लाह बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाह ना नाम थी जे अत्यंत कृपाळु अने दयाळु छे। અલ્લાહે સાંભળી લીધી એ સ્ત્રીની વાત જે પોતાના પતિના મામલામાં તમારી સાથે તકરાર કરી રહી છે અને અલ્લાહ પાસે ફરિયાદ કરે જાય છે। અલ્લાહ તમારા બંનેની વાતચીત સાંભળી રહ્યો છે, તે બધું સાંભળનાર અને જોનાર છે। તમારામાંથી જે લોકો પોતાની પત્નીઓ સાથે ઝિહાર કરે છે તેમની પત્નીઓ તેમની માતાઓ નથી, તેમની માતાઓ તો તેઓ જ છે જેમણે તેમને જન્મ આપ્યો છે। આ લોકો ભારે અપ્રિય અને જુઠ્ઠી વાત કહે છે અને હકીકત આ છે કે અલ્લાહ મોટો માફ કરનાર અને દરગુજર કરનાર છે। જે લોકો પોતાની પત્નીઓ સાથે ઝિહાર કરે પછી પોતાની તે વાત ઉપર પાછા ફરે જે તેમણે કહી હતી, તો એકબીજાને સ્પર્શ કરે તે પહેલાં તેમણે એક ગુલામ આઝાદ કરવો પડશે। આના વડે તમને શિખામણ આપવામાં આવે છે અને તમે જે કંઈ કરો છો અલ્લાહ તેનાથી સુમાહિતગાર છે। અને જે વ્યક્તિ ગુલામ ન મેળવી શકે તે 2 મહિનાના સતત રોઝા કરે એ પહેલાં કે બંને એકબીજાને સ્પર્શ કરે, અને જે વ્યક્તિ આમ પણ ન કરી શકતી હોય તે 60 ગરીબોને જમાડે। આ હુકમ એટલા માટે આપવામાં આવી રહ્યો છે કે તમે અલ્લાહ અને તેના રસૂલ ઉપર ઈમાન લાવો। આ અલ્લાહની ઠરાવેલી મર્યાદાઓ છે અને કાફીરો માટે પીડાકારી સજા છે. وقد أنزلنا آيات بينات وللكافرين عذاب مهين. જે લોકો અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કરે છે તેઓ એવી જ રીતે અપમાનિત કરવામાં આવશે જેવી રીતે તેમની પહેલાના લોકો અપમાનિત કરવામાં આવી ચૂક્યા છે. અમે સાફ સાફ આયતો ઉતારી દીધી છે અને કાફીરો માટે અપમાનજનક યાતના છે. એ દિવસે આ અપમાન ભરી યાતના થવાની છે જ્યારે અલ્લાહ આમને સૌને ફરીથી જીવતા કરીને ઉઠાવશે અને આમને બતાવી દેશે કે તેઓ શું કરીને આવ્યા છે. તેઓ ભૂલી ગયા છે, પરંતુ અલ્લાહે એમનું એકે એક કૃત્ય ગણી ગણીને સુરક્ષિત રાખ્યું છે અને અલ્લાહ એકે એક વસ્તુ ઉપર સાક્ષી છે. શું તમને ખબર નથી કે આકાશો અને ધરતીની પ્રત્યેક વસ્તુની જાણ અલ્લાહને છે? ક્યારેય આવું થતું નથી કે ત્રણ વ્યક્તિઓ વચ્ચે કોઈ ગુસપુસ થાય અને તેમની વચ્ચે ચોથો અલ્લાહ ન હોય, અથવા પાંચ વ્યક્તિઓ વચ્ચે ગુસપુસ થતી હોય અને એમની વચ્ચે છઠ્ઠો અલ્લાહ ન હોય. ગુપ્ત વાત કરનારા ચાહે આનાથી ઓછા હોય કે વધુ જ્યાં પણ હોય અલ્લાહ તેમની સાથે હોય છે. પછી કયામતના દિવસે તે તેમને બતાવી દેશે કે તેમણે શું કર્યું છે. અલ્લાહ દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે. وإذا جاء શું તમે એ લોકોને જોયા નથી જેમને ગુસપુસ કરવાની મનાઈ કરવામાં આવી હતી, છતાં પણ તેઓ એ જ કૃત્ય કરી રહ્યા છે જેની એમને મનાઈ કરવામાં આવી હતી? આ લોકો છુપાઈને એકબીજા સાથે ગુના અને અતિરેક અને રસૂલની નાફરમાનીની વાતો કરે છે, અને જ્યારે તમારી પાસે આવે છે ત્યારે એવી રીતે તમને સલામ કરે છે જેવી રીતે અલ્લાહે તમારી ઉપર સલામ નથી કર્યો, અને પોતાના મનમાં કહે છે કે અમારા આવા કૃત્યો બદલ અલ્લાહ અમને સજા કેમ આપતો નથી? તેમના માટે જહન્નમ જ પૂરતી છે, તેનું જ તેઓ ઈંધણ બનશે. ઘણો જ ખરાબ અંજામ છે તેમનો. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમે એકબીજા સાથે ગુપ્ત મસલત કરો તો ગુનાહ અને અતિરેક અને રસૂલની નાફરમાનીની વાતો નહીં, પરંતુ નેકી અને સંયમની વાતો કરો, અને એ અલ્લાહથી ડરતા રહો જેની સમક્ષ તમે એકઠા કરવામાં આવવાના છો. ગુસપુસ કરવી એ તો એક શૈતાની કામ છે, અને તે એટલા માટે કરવામાં આવે છે જેથી ઈમાન લાવનારા લોકો તેનાથી દુઃખ પામે. જો કે અલ્લાહની પરવાનગી વિના તે તેમને કોઈ પણ નુકસાન પહોંચાડી શકતી નથી, અને મોમિનોએ અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો જોઈએ. فافتحوا يفتح الله لكم وإذا قيل انشزوا فانشزوا يرفع الله الذين آمنوا منكم يرفع લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમને કહેવામાં આવે કે પોતાની સભાઓમાં મોકળાશ પેદા કરો તો જગ્યા મોકળી કરી દો, અલ્લાહ તમને મોકળાશ બક્ષશે. અને જ્યારે તમને કહેવામાં આવે કે ઉઠી જાઓ તો ઉઠી જાઓ. તમારામાંથી જેઓ ઈમાનવાળા છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, અલ્લાહ તેમને ઉચ્ચ દરજ્જા એનાયત કરશે. અને તમે જે કંઈ કરો છો અલ્લાહને તેની ખબર છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમે રસૂલ સાથે એકાંતમાં વાત કરો તો વાત કરતા પહેલા કંઈક સદકો આપો. આ તમારા માટે વધુ સારું અને વધુ શુદ્ધ છે. અલબત્ત જો તમે સદકો આપવા માટે કંઈ ન મેળવો તો અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે. શું તમે ડરી ગયા એ વાતથી કે એકાંતમાં વાત કરતા પહેલા તમારે સદકો આપવો પડશે? સારું, જો તમે આમ ન કરો અને અલ્લાહે તમને આનાથી માફી આપી દીધી, તમે નમાઝ કાયમ કરતા રહો, સકાત આપતા રહો અને અલ્લાહ અને તેના રસૂલનું અનુસરણ કરતા રહો. તમે જે કંઈ કરો છો અલ્લાહ તેનાથી સુમાહિતગાર છે. أَلَمْ تَرَ إِلَى الَّذِينَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِمْ مَا هُمْ مِنْكُمْ وَلَا مِنْهُمْ તમે જોયા એ લોકોને જેમણે એક એવા જૂથને મિત્ર બનાવ્યું છે જેની ઉપર અલ્લાહનો કોપ ઉતરેલો છે? તેઓ ન તમારા છે ન તો તેમના, અને તેઓ જાણી જોઈને ખોટી વાત માટે સોગંદો ખાય છે. અલ્લાહે તેમના માટે સખત સજા તૈયાર કરી રાખી છે. ખૂબ જ ખરાબ કરતૂકો છે જે તેઓ કરી રહ્યા છે. તેમણે પોતાની સોગંદોને ઢાલ બનાવી રાખી છે અને તેની આળમાં તેઓ અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે. આ માટે તેમની ઉપર અપમાનજનક સજા છે. અલ્લાહથી બચાવવા માટે ન તો તેમના માલ કામ લાગશે, ન તો તેમની સંતાન. તેઓ દોજકના સાથી છે, તેમાં જ તેઓ હંમેશા રહેશે. જે દિવસે અલ્લાહ આમને સૌને ઉઠાવશે, તેઓ તેની સામે પણ એવી જ રીતે સોગંદો ખાશે જેવી રીતે તમારી સામે ખાય છે, અને તેઓ પોતે એમ સમજશે કે આનાથી તેમનું કંઈ કામ બની જશે. બરાબર જાણી લો, તેઓ સાવ જુઠ્ઠા છે. શૈતાન તેમની ઉપર કાબૂ મેળવી ચૂક્યો છે, અને તેણે અલ્લાહની યાદને તેમના દિલોમાંથી વિસરાવી દીધી છે. તેઓ શૈતાનના પક્ષના લોકો છે. જાણી લો, શૈતાનના પક્ષવાળા જ નુકસાનમાં રહેવાના છે. બેશક સૌથી વધુ અપમાનિત છે એ લોકો જેઓ અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કરે છે. અલ્લાહે ફેંસલો લઈ લીધો છે. કે હું અને મારા રસૂલો જ વિજયી થઈને રહીશું. હકીકતમાં અલ્લાહ બળવાન અને જબરજસ્ત છે. قلوبهم الإيمان તમે ક્યારે એવું નહીં જુઓ કે જે લોકો અલ્લાહ અને આખિરત ઉપર ઈમાન ધરાવે છે તેઓ એ લોકોને ચાહતા હોય જેમણે અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કર્યો છે, ચાહે તેઓ તેમના બાપ હોય કે તેમના પુત્રો કે તેમના ભાઈઓ કે તેમના કુટુંબીજનો. આ એ લોકો છે જેમના દિલોમાં અલ્લાહે ઈમાન અંકિત કરી દીધું છે અને પોતાના તરફથી એક રૂહ એનાયત કરીને તેમને તાકાત બક્ષી છે. તે તેમને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહેતી હશે, તેઓ તેમાં હંમેશા રહેશે. અલ્લાહ તેમનાથી પ્રસન્ન થયો અને તેઓ અલ્લાહથી રાજી થયા. તેઓ અલ્લાહના પક્ષના લોકો છે, ચોક્કસ અલ્લાહના પક્ષવાળા જ સફળતા પામવાના છે. સૂરે હશ્ર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલ્લાહની જ પવિત્રતાના ગુણગાન ગાયા છે એ દરેક વસ્તુએ જે આકાશો અને ધરતીમાં છે, અને તે જ વર્ચસ્વવાળો અને ડાપણવાળો છે. તે જ છે જેણે ગ્રંથવાળા કાફીરોને પહેલા જ હુમલામાં તેમના ઘરોમાંથી કાઢી મૂક્યા. તમને ક્યારે આ કલ્પના ન હતી કે તેઓ નીકળી જશે? અને તેઓ પણ સમજી બેઠા હતા કે તેમના કિલ્લાઓ તેમને અલ્લાહથી બચાવી લેશે, પરંતુ અલ્લાહ તેમની ઉપર એવી દિશામાંથી આવ્યો જે તરફ તેમની કલ્પના સુદ્ધાં ગઈ ન હતી. તેણે તેમના હૃદયોમાં ધાક બેસાડી દીધી. પરિણામ એ આવ્યું કે તેઓ પોતે જ પોતાના હાથે પણ પોતાના ઘરોને બરબાદ કરી રહ્યા હતા અને મોમિનોના હાથે પણ બરબાદ કરાવી રહ્યા હતા. તો પછી પદાર્થ પાઠ ગ્રહણ કરો હે આંખોવાળા. ઓલા لهم في الآخرة عذاب النار جو اللہ ہے તેમના માટે દેશ નિકાલ લખી ન દીધો હોત તો દુનિયામાં જ તે તેમને સજા આપી દેત અને આખિરતમાં તો તેમના માટે દોજકની સજા છે જ. આ બધું એટલા માટે થયું કે તેમણે અલ્લાહ અને તેના રસૂલનો મુકાબલો કર્યો અને જે કોઈ અલ્લાહનો મુકાબલો કરે અલ્લાહ તેને સજા કરવામાં બહુ જ સખત છે. તમે લોકોએ ખજૂરના જે વૃક્ષ કાપ્યા અથવા જેમને પોતાના મૂળિયા ઉપર ઊભા રહેવા દીધા આ બધું અલ્લાહના જ હુકમથી હતું અને અલ્લાહે આ હુકમ એટલા માટે આપ્યો જેથી દુરાચારીઓને અપમાનિત કરે. અને જે માલ અલ્લાહે તેમના કબજામાંથી છોડાવી પોતાના રસૂલ તરફ ફેરવી દીધા તે એવા માલ નથી જેના માટે તમે પોતાના ઊંટ અને ઘોડા દોડાવ્યા હોય, બલકે અલ્લાહ પોતાના રસૂલોને જે રીતે ચાહે સંપૂર્ણ વર્ચસ્વ આપી દે છે અને અલ્લાહ દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. જે કંઈ પણ અલ્લાહ તાલા વસ્તીઓના લોકો પાસેથી પોતાના રસૂલ તરફ ફેરવી દે તે અલ્લાહ અને તેના રસૂલ અને સગાઓ અને મોહતાજો અને મુસાફરો માટે છે, જેથી તે તમારા ધનવાનોની જ વચ્ચે ફરતું ન રહે. જે કંઈ રસૂલ તમને આપે તે લઈ લો, અને જે વસ્તુથી તે તમને રોકે તેનાથી રોકાઈ જાઓ. અલ્લાહથી ડરો, અલ્લાહ સખત સજા આપનાર છે. ઉપરાંત એ માલ એ ગરીબ હિજરતીઓ માટે છે જેમને પોતાના ઘરો અને મિલકતોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ લોકો અલ્લાહની કૃપા અને તેની પ્રસન્નતા ચાહે છે, અને અલ્લાહ અને તેના રસૂલની મદદ માટે હંમેશા કટિબદ્ધ રહે છે. આ જ સત્યનિષ્ઠ લોકો છે. અને તે એ લોકો માટે પણ છે જેઓ આ હિજરતીઓના આગમન અગાઉ ઈમાન લાવી હિજરતના સ્થળે રહેતા હતા. આ લોકો એ લોકો પ્રત્યે પ્રેમ ધરાવે છે જેઓ હિજરત કરીને એમની પાસે આવ્યા છે, અને જે કંઈ તેમને આપી દેવામાં આવે તેની જરૂર સુદ્ધા આ લોકો પોતાના હૃદયોમાં અનુભવતા નથી, અને પોતાની જાત ઉપર બીજાઓને પસંદગી આપે છે ચાહે પોતે મહતાજ જ હોય. હકીકત આ છે, જે લોકોને હૃદયની સંકુચિતતાથી બચાવી લેવામાં આવ્યા છે તેઓ જ સફળતા પામનારા છે. ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا અને તે એ લોકો માટે પણ છે જે આ અગાઉ આવી ગયેલાઓ પછી આવ્યા છે, જેઓ કહે છે, હે અમારા રબ, અમને અને અમારા એ સૌ ભાઈઓને માફી બક્ષી દે જેઓ અમારી પહેલાં ઈમાન લાવ્યા છે, અને અમારા દિલોમાં ઈમાનવાળાઓ માટે દ્વેષ ન રાખ. હે અમારા રબ, તું ઘણો માયાળુ અને દયાળુ છે. તમે જોયા નથી એ લોકોને જેમણે દંભી વલણ અપનાવ્યું છે? આ લોકો પોતાના કાફિર ગ્રંથવાળા ભાઈઓને કહે છે, જો તમને કાઢી મૂકવામાં આવે તો અમે તમારી સાથે નીકળીશું, અને તમારા મામલામાં અમે કોઈની વાત હરગિજ માનીશું નહીં, અને જો તમારી સાથે યુદ્ધ કરવામાં આવે તો અમે તમારી મદદ કરીશું. પરંતુ અલ્લાહ ગવાહ છે કે આ લોકો બિલકુલ જુઠ્ઠા છે. જો તેઓ કાઢી મૂકવામાં આવે તો આ લોકો તો હરગિજ તેમની સાથે નીકળશે નહીં, અને જો તેમની સાથે યુદ્ધ કરવામાં આવે તો આ લોકો હરગિજ તેમની મદદે નહીં આવે, અને આ લોકો જો તેમની મદદ કરે તો પણ પૂંઠ દેખાડશે, અને પછી ક્યાંયથી કોઈ મદદ મેળવશે નહીં. رَهْبَةً فِي صُدُورِهِمْ مِنَ اللَّهِ ذَلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَا يَفْقَهُونَ. આમના દિલોમાં અલ્લાહથી વધુ તમારો ડર છે, કેમ કે આ એવા લોકો છે જેઓ અક્કલ ધરાવતા નથી. આ લોકો ક્યારેય પણ એકઠા થઈને ખુલ્લા મેદાનમાં તમારો મુકાબલો કરશે નહીં, લડશે તો પણ કિલ્લેબંધ વસ્તીઓમાં બેસીને અથવા દિવાલો પાછળ છુપાઈને. આ લોકો પરસ્પર એકબીજાનો વિરોધ કરવામાં બહુ જ કટ્ટર છે. તમે એમને સંગઠિત સમજો છો, પરંતુ એમના હૃદય એકબીજાથી જુદા પડેલા છે. આમની આવી દશા એટલા માટે છે કે આ બુદ્ધિહીન લોકો છે. આ લોકો એમના જેવા જ છે જેઓ આ લોકોથી થોડા જ સમય અગાઉ પોતાના કૃત્યોનો સ્વાદ ચાખી ચૂક્યા છે અને તેમના માટે પીડાકારી યાતના છે. દ્રષ્ટાંત શૈતાન જેવું છે કે પહેલા તે મનુષ્યને કહે છે કે કુફ્ર કર, અને મનુષ્ય જ્યારે કુફ્ર કરી બેસે છે તો તે કહે છે કે મારા ઉપર તારી કોઈ જવાબદારી નથી, મને તો અલ્લાહ સર્વ દુનિયાઓના માલિકનો ડર લાગે છે. તો બંનેનો અંજામ આ આવવાનો છે કે હંમેશ માટે જહન્નમમાં જાય, અને અત્યાચારીઓનો આ જ બદલો છે. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરો, અને દરેક વ્યક્તિ એ જુએ કે તેણે કાલ માટે શું સામાન તૈયાર કર્યો છે. અલ્લાહથી ડરતા રહો, અલ્લાહ ચોક્કસપણે તમારા એ સૌ કર્મોથી વાકેફ છે જે તમે કરો છો. એ લોકો જેવા ન થઈ જાઓ જેઓ અલ્લાહને ભૂલી ગયા, તો અલ્લાહે તેમને પોતાની જાતને ભૂલાવી દીધી. આ જ લોકો દુરાચારી છે. દોજકમાં જનારા અને જન્નતમાં જનારા ક્યારેય સમાન હોઈ શકે નહીં. જન્નતમાં જનારા જ હકીકતમાં સફળ છે. خشيا જો અમે આ કુરાન કોઈ પર્વત ઉપર પણ ઉતારી દીધું હોત તો તમે જોયું હોત કે તે અલ્લાહના ભયથી દબાઈ રહ્યો છે અને ફાટી જઈ રહ્યો છે. આ દ્રષ્ટાંતોનું અમે લોકો સમક્ષ એટલા માટે વર્ણન કરીએ છીએ કે તેઓ પોતાની હાલત ઉપર વિચાર કરે. તે અલ્લાહ છે જેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. અદ્રશ્ય અને દ્રશ્ય દરેક વસ્તુનું જ્ઞાન ધરાવનાર તે જ રહેમાન અને દયાળુ છે. તે અલ્લાહ છે જેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. તે બાદશાહ છે તદ્દન પવિત્ર, સલામતી જ સલામતી, શાંતિ આપનાર, સંરક્ષક, સૌની ઉપર પ્રભુત્વ વાળો, પોતાનો હુકમ તાકાત દ્વારા લાગુ પાડનાર અને હકીકતમાં મોટાઈ વાળો છે. અલ્લાહ એ શિર્કથી પાક છે જે આ લોકો કરી રહ્યા છે. તે અલ્લાહ છે સર્જનની યોજના ઘડનાર અને તેને અમલમાં મૂકનાર અને તેના અનુસાર આકાર આપનાર છે. તેના માટે સર્વશ્રેષ્ઠ નામો છે. દરેક વસ્તુ જે આકાશો અને ધરતીમાં છે તેની પવિત્રતાનો જાપ કરી રહી છે અને તે જબરજસ્ત અને ડાપણવાળો છે. સૂરય મુમતહીના. بسم الله الرحمن الرحيم الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے. یا ایھا الذین آمنوا لا تتخذوا عدو وقد كفروا بما جاءكم من الحق يخرجون الرسول وإياكم إن كنتم خرجتم جهادا إليهم بالمودة وأنا أعلم بما أخفيتم وما أعلنتم ومن يفعله منكم فقد ضل سواء હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જો તમે મારા માર્ગમાં જિહાદ કરવા માટે અને મારી પ્રસન્નતા માટે દેશ છોડીને ઘરોથી નીકળ્યા છો, તો મારા અને પોતાના દુશ્મનોને દોસ્ત ન બનાવો. તમે તેમની સાથે મિત્રતાનો હાથ લંબાવો છો, જો કે એ સત્ય જે તમારી પાસે આવ્યું છે તેને માનવાનો તેઓ ઇનકાર કરી ચૂક્યા છે. અને તેમનું વર્તન એવું છે કે રસૂલ અને તમને પોતાને માત્ર આટલા દોષ ખાતર દેશ નિકાલ કરે છે કે તમે પોતાના રબ અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા છો. તમે ગુપ્ત રીતે તેમને મૈત્રી સંદેશો મોકલો છો, જો કે જે કંઈ તમે ગુપ્તપણે કરો છો અને જે જાહેરમાં કરો છો દરેક વસ્તુને હું સારી પેઠે જાણું છું. જે કોઈ પણ તમારામાંથી આવું કરે તે બેશક સીધા માર્ગથી ભટકી ગયો. إن يثقفوكم يكونوا لكم أعداء ويبسطوا إليكم أيديهم તેમનું વલણ તો એવું છે કે જો તમારી ઉપર કાબુ મેળવી લે તો તમારી સાથે દુશ્મનાવટ કરે અને હાથ અને જીભથી તમને તકલીફ પહોંચાડે. તેઓ તો એમ ચાહે છે કે કોઈ રીતે તમે કાફિર થઈ જાઓ. يوم القيامة يفصل بينكم والله بما تعملون بصير. કયામતના દિવસે તમારા સગા ન તો કોઈ કામ લાગશે ન તો તમારી ઓલાદ. તે દિવસે અલ્લાહ તમારી વચ્ચે જુદાઈ નાખી દેશે અને તે જ તમારા કર્મોનો જોનાર છે. كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَاءُ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ حتى تؤمنوا بالله وحده قول إبراهيم لأبيه لأستغفرن لك وما أملك لك من الله من شيء ربنا عليك توكلنا وإليك أنبنا وإليك المصير. તમારા લોકો માટે ઇબ્રાહીમ અને તેના સાથીદારોમાં એક ઉત્તમ આદર્શ છે કે તેમણે પોતાની કોમને સ્પષ્ટપણે કહી દીધું, અમે તમારી સાથે અને તમારા એ ઉપાસ્યો જેમને તમે અલ્લાહને છોડીને પૂજો છો કોઈ સંબંધ ધરાવતા નથી. અમે તમારાથી કુફર કર્યું અને અમારી અને તમારી વચ્ચે હંમેશ માટે દુશ્મનાવટ થઈ ગઈ અને વેર નંખાઈ ગયું, જ્યાં સુધી તમે એક અલ્લાહ ઉપર ઈમાન ન લાવો. પરંતુ ઇબ્રાહીમનું પોતાના પિતાને આવું કહેવું આમાં અપવાદરૂપ છે કે હું આપના માટે માફીની અરજ જરૂર કરીશ અને અલ્લાહ પાસેથી કંઈ પણ મેળવી લેવાનું મારા બસમાં નથી. અને ઇબ્રાહીમ અને ઇબ્રાહીમના સાથીઓની દુઆ આ હતી કે હે અમારા રબ, તારી જ ઉપર અમે ભરોસો કર્યો અને તારી તરફ અમે વળી ગયા અને તારી જ હજુરમાં અમારે પાછા ફરવાનું છે. હે અમારા રબ, અમને કાફિરો માટે ફિતનો ન બનાવો અને હે અમારા રબ, અમારા ગુનાઓથી દરગુજર કર, બેશક તું જ જબરજસ્ત અને ડાપણ વાળો છે. એ જ લોકોના વર્તનમાં તમારા માટે અને એ દરેક માટે ઉત્તમ આદર્શ છે જે અલ્લાહ અને અંતિમ દિવસની આશા રાખતો હોય. આનાથી કોઈ વિમુખ બનતો હોય તો અલ્લાહને કોઈની જરૂર નથી અને તે પોતાની જાતે જ પ્રશંસિત છે. એ અશક્ય નથી કે અલ્લાહ ક્યારેક તમારી અને એ લોકો વચ્ચે પ્રેમ પેદા કરી દે જેમની સાથે આજે તમે દુશ્મનાવટ વહોરી લીધી છે. અલ્લાહ ઘણો શક્તિશાળી છે અને તે માફ કરનાર અને દયાળુ છે. ઇલૈહી ઇન્ન અલ્લાહ યુહિબ્બુલ મુક્સિતીન. અલ્લાહ તમને એનાથી રોકતો નથી કે તમે એ લોકો સાથે નેકી અને ઇન્સાફનું વર્તન કરો જેમણે દીનના મામલામાં તમારી સાથે લડાઈ કરી નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા નથી. અલ્લાહ ઇન્સાફ કરનારાઓને પસંદ કરે છે. તે તમને જે વસ્તુથી રોકે છે તે તો આ છે કે તમે એ લોકો સાથે દોસ્તી કરો જેમણે તમારી સાથે દીનના મામલામાં લડાઈ કરી છે અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા છે અને તમને કાઢી મૂકવામાં એકબીજાની મદદ કરી છે. તેમની સાથે જે લોકો મિત્રતા કરે તેઓ જુલમી છે. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે મોમિન સ્ત્રીઓ હિજરત કરીને તમારી પાસે આવે તો તેમના મોમિન હોવા અંગે ચકાસણી કરી લો અને તેમના ઈમાનની હકીકત તો અલ્લાહ જ વધુ સારી રીતે જાણે છે. પછી જ્યારે તમને ખબર પડી જાય કે તેઓ મોમિન છે તો તેમને કાફીરો તરફ પાછી ન મોકલો. ન તેઓ કાફીરો માટે હલાલ છે, ન કાફીરો તેમના માટે હલાલ છે. તેમના કાફીર પતિઓએ જે મહેર તેમને આપી હતી તે તેમને પાછી આપી દો અને તેમની સાથે વિવાહ કરી લેવામાં તમારી ઉપર કોઈ ગુનો નથી જો તમે તેમની મહેર તેમને ચૂકવી આપો. અને તમે પોતે પણ કાફીર સ્ત્રીઓને પોતાના વિવાહમાં રોકી ન રાખો. જે મહેર તમે પોતાની કાફીર પત્નીઓને આપી હતી તે તમે પાછી માગી લો અને જે મહેર કાફિરોએ પોતાની મુસલમાન પત્નીઓને આપી હતી તેને તેઓ પરત માગી લે. આ અલ્લાહનો હુકમ છે, તે તમારી વચ્ચે ફેંસલો કરે છે, અને અલ્લાહ જાણનાર અને ડાપણવાળો છે. અને જો તમારી કાફિર પત્નીઓની મહેરમાંથી કેટલીક તમને કાફિરો પાસેથી પરત ન મળે અને પછી તમારો આવો પ્રસંગ આવે તો જે લોકોની પત્નીઓ તે તરફ રહી ગઈ છે તેમને એટલી રકમ ચૂકવી આપો જે તેમણે આપેલ મહેરોની બરાબર હોય, અને તે અલ્લાહથી ડરતા રહો જેની ઉપર તમે ઈમાન લાવ્યા છો. હે નબી, જ્યારે તમારી પાસે મોમિન સ્ત્રીઓ બેત એટલે કે પ્રતિજ્ઞા માટે આવે અને આ વાતની પ્રતિજ્ઞા લે કે તેઓ અલ્લાહ સાથે કોઈ વસ્તુને ભાગીદાર નહીં બનાવે, ચોરી નહીં કરે, વ્યભિચાર નહીં કરે, પોતાની ઓલાદને મારી નહીં નાખે, પોતાના હાથ અને પગો વચ્ચે કોઈ તહમત ઘડીને નહીં લાવે, અને કોઈ પણ ભલાઈના કામમાં તમારી નાફરમાની નહીં કરે, તો તેમના બેત સ્વીકારી લો અને તેમના માટે માફીની દુઆ કરો. બેશક અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો એ લોકોને મિત્ર ન બનાવો જેમની ઉપર અલ્લાહ કોપાયમાન થયો છે. જેઓ આખિરતથી એવી જ રીતે નિરાશ છે જેવી રીતે કબરોમાં પડેલા કાફિરો નિરાશ છે. સૂરે સફ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલ્લાહની પવિત્રતાનો જાપ કર્યો છે એ દરેક વસ્તુએ જે આકાશો અને ધરતીમાં છે, અને તે વર્ચસ્વશાળી અને ડાપણ વાળો છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમે શા માટે એ વાત કહો છો જે કરતા નથી? અલ્લાહની નજીક આ સખત અપ્રિય કૃત્ય છે કે તમે એ વાત કહો જે કરતા નથી. અલ્લાહને તો પસંદ એ લોકો છે જેઓ તેના માર્ગમાં એવી રીતે કતારબદ્ધ લડે છે જાણે શિશુ પાયેલી દિવાલ છે. અને યાદ કરો મૂસાની એ વાત જે તેણે પોતાની કોમને કહી હતી, હે મારી કોમના લોકો, તમે શા માટે મને ઈજા આપો છો, જો કે તમે સારી રીતે જાણો છો કે હું તમારી તરફ અલ્લાહનો મોકલેલો રસૂલ છું. પછી જ્યારે તેમણે વક્રતા અપનાવી તો અલ્લાહે પણ તેમના હૃદય વક્ર કરી દીધા. અલ્લાહ દુરાચારીઓને માર્ગદર્શન આપતો નથી. مصدقاً لما بين يدي من التوراة ومبشراً برسول يأتي من بعد اسمه أحمد અને યાદ કરો ઈસા ઇબ્ને મરિયમની એ વાત જે તેણે કહી હતી, હે બની ઇસરાઈલ, હું તમારી તરફ અલ્લાહનો મોકલેલો રસૂલ છું, સમર્થન કરનાર છું એ તૌરાતનું જે મારી પહેલાં આવેલી મોજૂદ છે, અને ખુશખબર આપનાર છું એક રસૂલની જે મારા પછી આવશે જેનું નામ અહમદ હશે. પરંતુ જ્યારે તે તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યો તો તેમણે કહ્યું કે આ તો સ્પષ્ટ છેતરપિંડી છે. હવે એ વ્યક્તિ કરતાં વધુ જુલમી બીજું કોણ હશે જે અલ્લાહ ઉપર જુઠ્ઠી વાતનું આરોપણ કરે, જો કે તેને ઇસ્લામ એટલે કે અલ્લાહની સામે આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દેવાની તરફ બોલાવવામાં આવી રહી હોય. આવા જુલમીઓને અલ્લાહ માર્ગદર્શન આપતો નથી. આ લોકો પોતાના મોઢાની ફૂંકો વડે અલ્લાહના પ્રકાશને ઓલવવા માંગે છે, અને અલ્લાહનો આ નિર્ણય છે કે તે પોતાના પ્રકાશને સંપૂર્ણપણે ફેલાવીને રહેશે, ચાહે કાફિરોને આ કેટલુંય અપ્રિય હોય. તે જ તો છે જેણે પોતાના રસૂલને માર્ગદર્શન અને સત્ય દીન સાથે મોકલ્યો છે, જેથી તેને સમગ્ર દીન ઉપર વર્ચસ્વ આપી દે, ચાહે મુશ્રિકોને આ કેટલુંય અપ્રિય હોય. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, હું બતાવું તમને એ વેપાર જે તમને દુઃખદાયક યાતનાથી બચાવી લે. ઈમાન લાવો, અલ્લાહ અને તેના રસૂલ ઉપર અને સંઘર્ષ કરો અલ્લાહના માર્ગમાં પોતાના માલ વડે અને પોતાના પ્રાણ વડે. આ જ તમારા માટે વધુ સારું છે જો તમે જાણો. અલ્લાહ તમારા ગુના માફ કરી દેશે અને તમને એવા બાગોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહેતી હશે, અને હંમેશા રહેવા માટેની જન્નતોમાં સર્વોત્તમ ઘર તમને આપશે. આ છે મોટી સફળતા. وَبَشِّرِ الْمُؤْمِنِينَ. અને એ બીજી વસ્તુ જે તમે ઈચ્છો છો તે પણ તમને આપશે અલ્લાહ તરફથી મદદ અને ટૂંકમાં જ પ્રાપ્ત થનારો વિજય. હે નબી, ઈમાનવાળાઓને આની ખુશખબર આપી દો. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહના મદદ કરતા બનો. જેવી રીતે ઈસા ઇબ્ને મરિયમે હવારીઓને ઉદ્દેશીને કહ્યું હતું, કોણ છે અલ્લાહની તરફ બોલાવવામાં મારો મદદ કરતા? અને હવારીઓએ જવાબ આપ્યો હતો, અમે છીએ અલ્લાહના મદદ કરતા. તે વખતે બની ઇસરાયેલનું એક જૂથ ઈમાન લાવ્યું અને બીજા જૂથે ઇનકાર કર્યો. પછી અમે ઈમાન લાવનારા લોકોની તેમના દુશ્મનોના મુકાબલામાં મદદ કરી અને તેઓ જ વિજયી થઈને રહ્યા. સૂરહ જુમુઆ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલ્લાહની પવિત્રતાનો જાપ કરી રહી છે એ દરેક વસ્તુ જે આકાશોમાં છે અને એ દરેક વસ્તુ જે ધરતીમાં છે. બાદશાહ છે અત્યંત પવિત્ર, જબરજસ્ત અને ડાપણવાળો. તે જ છે જેણે ઉમ્મીઓમાં એક રસૂલ ખુદ તેમની અંદરથી જ ઉઠાવ્યો, જે તેમને તેની આયતો સંભળાવે છે, તેમના જીવન સુધારે છે અને તેમને ગ્રંથ અને ડાપણનું શિક્ષણ આપે છે. જો કે આ અગાઉ તેઓ સ્પષ્ટ ગુમરાહીમાં પડેલા હતા. અને આ રસૂલનું ઉઠવું એ બીજા લોકો માટે પણ છે જેઓ હજુ તેમને મળ્યા નથી. અલ્લાહ જબરજસ્ત અને ડાપણવાળો છે. આ તેની કૃપા છે, જેને ચાહે છે આપે છે, અને તે મોટો કૃપા કરનાર છે. જે લોકો ઉપર તૌરાતનો બોજ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેનો ભાર ન ઉપાડ્યો. તેમનું દ્રષ્ટાંત એ ગધેડા જેવું છે જેની ઉપર પુસ્તકો લાદેલા હોય. આનાથી પણ વધુ ખરાબ દ્રષ્ટાંત એ લોકોનું છે જેમણે અલ્લાહની આયતોને ખોટી ઠેરવી છે. આવા જુલમી લોકોને અલ્લાહ માર્ગદર્શન આપતો નથી. અમને કહો, હે લોકો, જેઓ યહૂદી થઈ ગયા છો, જો તમને આ વાતનો ઘમંડ છે કે બીજા બધા લોકોને છોડીને બસ તમે જ અલ્લાહના વાલા છો, તો મોતની ઈચ્છા કરો જો તમે પોતાના આ દાવામાં સાચા છો. પરંતુ આ લોકો કદાપી આવી ઈચ્છા વ્યક્ત નહીં કરે પોતાના એ કૃત્યોના કારણે જે આ લોકો કરી ચૂક્યા છે, અને અલ્લાહ આ જુલમીઓને સારી પેટે જાણે છે. અમને કહો, જે મોતથી તમે ભાગો છો તે તમને આવીને રહેશે, પછી તમે તેની સામે રજૂ કરવામાં આવશો જે છુપા અને જાહેરનો જાણનાર છે, અને તે તમને બતાવી દેશે કે તમે શું શું કરતા રહ્યા છો. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે જુમાના દિવસે નમાઝ માટે પોકારવામાં આવે તો અલ્લાહના ઝિક્ર તરફ દોડો અને ખરીદ વેચાણ છોડી દો. આ તમારા માટે વધુ સારું છે જો તમે જાણો. પછી જ્યારે નમાઝ પૂરી થઈ જાય તો ધરતી ઉપર ફેલાઈ જાઓ અને અલ્લાહની કૃપા શોધો અને અલ્લાહને પુષ્કળ યાદ કરતા રહો જેથી કદાચ તમને સફળતા પ્રાપ્ત થઈ જાય. અને જ્યારે તેમણે વેપાર અને ખેલ તમાશો થતા જોયા તો તેની તરફ દોડી પડ્યા અને તમને ઊભા જ છોડી દીધા. આમને કહો જે કંઈ અલ્લાહ પાસે છે તે ખેલ તમાશા અને વેપાર કરતાં વધુ સારું છે અને અલ્લાહ સૌથી સારો રોજી આપનાર છે. સૂરે મુનાફિકૂન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હે નબી, જ્યારે આ દંભીઓ તમારી પાસે આવે છે તો કહે છે અમે સાક્ષી આપીએ છીએ કે બેશક આપ અલ્લાહના રસૂલ છો. હા, અલ્લાહ જાણે છે કે તમે જરૂર તેના રસૂલ છો, પરંતુ અલ્લાહ સાક્ષી આપે છે કે આ દંભીઓ સાવ જુઠ્ઠા છે. આમણે પોતાની સોગંદોને ઢાલ બનાવી લીધી છે અને આમ આ લોકો અલ્લાહના માર્ગથી પોતે રૂકે છે અને દુનિયાને રોકે છે. કેવા દુષ્કૃત્ય છે જે આ લોકો કરી રહ્યા છે. આ બધું એટલા માટે છે કે આ લોકોએ ઈમાન લાવ્યા પછી કુફર કર્યું, આથી આમના હૃદયો ઉપર મહોર મારી દેવામાં આવી. હવે આ લોકો કંઈ પણ સમજતા નથી. يحسبون كل صيحة عليهم هم العدو فاحذرهم قاتلهم આમને જુઓ તો આમના શરીર તમને ખૂબ જ શાનદાર દેખાય, બોલે તો આમની વાતો તમે સાંભળતા રહી જાઓ, પરંતુ હકીકતમાં તો આ લોકો લાકડાના ઢીમચા છે જે દિવાલ સાથે ટેકવીને રાખી દેવામાં આવ્યા હોય. દરેક મોટા અવાજને આ લોકો પોતાની વિરુદ્ધ સમજે છે. આ કટ્ટર દુશ્મનો છે, આમનાથી બચીને રહો. અલ્લાહની માર આમની ઉપર, આમને ક્યાં ઊંધે વાળવામાં આવી રહ્યા છે. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે આવો જેથી અલ્લાહનો રસૂલ તમારા માટે માફીની દુઆ કરે, તો માથા હલાવે છે અને તમે જુઓ છો કે તેઓ ખૂબ જ ઘમંડપૂર્વક સાથે આવતા અટકે છે. એ નબી, તમે ચાહે આમના માટે માફીની દુઆ કરો કે ન કરો, આમના માટે સરખું છે. અલ્લાહ આમને હરગિજ માફ નહીં કરે. અલ્લાહ નાફરમાન લોકોને હરગિજ માર્ગદર્શન આપતો નથી. وَلِلَّهِ خَزَائِنُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَكِنَّ الْمُنَافِقِينَ لَا يَفْقَهُونَ. આ એ જ લોકો છે જેઓ કહે છે કે રસૂલના સાથીદારો ઉપર ખર્ચ કરવાનું બંધ કરી દો જેથી તેઓ વિખરાઈ જાય. જો કે આકાશો અને ધરતીના ખજાનાઓનો માલિક અલ્લાહ છે, પરંતુ આ દંભીઓ સમજતા નથી. وَلِلَّهِ الْعِزَّةُ وَلِرَسُولِهِ وَلِلْمُؤْمِنِينَ وَلَكِنَّ الْمُنَافِقِينَ لَا يَعْلَمُونَ. આ લોકો કહે છે કે અમે મદીના પાછા પહોંચી જઈએ તો જે આબરૂદાર છે તે બે આબરૂને ત્યાંથી બહાર કાઢી મૂકશે. જો કે ઇજ્જત તો અલ્લાહ અને તેના રસૂલ અને મોમિનો માટે છે, પરંતુ આ દંભીઓ જાણતા નથી. وَمَنْ يَفْعَلْ فأولئك هم الخاسرون. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમારા માલ અને તમારી ઓલાદ તમને અલ્લાહની યાદથી ગાફેલ ન કરી દે. જે લોકો આવું કરે તેઓ જ નુકસાનમાં રહેવાના છે. જે રોજી અમે તમને પૂરી પાડી છે તેમાંથી ખર્ચ કરો, એ પહેલાં કે તમારામાંથી કોઈની મોતનો સમય આવી જાય અને તે વખતે તે કહે, હે મારા રબ, શા માટે તે મને થોડી વધુ મહેતલ ન આપી કે જેથી હું દાન કરત અને સદાચારી લોકોમાં સામેલ થઈ જાત. والله خبير بما تعملون. જો કે જ્યારે કોઈની કામ કરવાની મહેતલ પૂરી થવાનો સમય આવી જાય છે તો અલ્લાહ કોઈને કદાપી વધુ મહેતલ નથી આપતો, અને જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી માહિતગાર છે. સૂરે તગાબુન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલ્લાહની પવિત્રતાનો જાપ કરી રહી છે એ દરેક વસ્તુ જે આકાશોમાં છે અને એ દરેક વસ્તુ જે ધરતીમાં છે, તેની બાદશાહી છે અને તેના માટે જ પ્રશંસા છે, અને તે દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ. તે છે જેણે તમને પેદા કર્યા, પછી તમારામાંથી કોઈ કાફિર છે અને કોઈ મોમિન, અને અલ્લાહ તે બધું જ જોઈ રહ્યો છે જે તમે કરો છો. તેણે આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે અને તમને આકાર આપ્યો અને ખૂબ જ ઉત્તમ આપ્યો છે, અને તેની તરફ છેવટે તમારે પાછા જવાનું છે. આકાશો અને ધરતીની દરેક વસ્તુનું તેને જ્ઞાન છે. જે કંઈ તમે છુપાવો છો અને જે કંઈ તમે જાહેર કરો છો બધું જ તે જાણે છે, અને તે દિલોની સ્થિતિ સુદ્ધા જાણે છે. શું તમને એ લોકોની કોઈ ખબર પહોંચી નથી જેમણે આ અગાઉ કુફર કર્યું અને પછી પોતાની કણીના માઠા પરિણામોનો સ્વાદ ચાખી લીધો અને આગળ તેમના માટે એક પીડાકારી યાતના છે. આ પરિણામને પાત્ર તેઓ એટલા માટે થયા કે તેમની પાસે તેમના રસૂલો ખુલ્લી દલીલો અને નિશાનીઓ લઈને આવતા રહ્યા. પરંતુ તેમણે કહ્યું, શું મનુષ્ય અમને સીધો માર્ગ બતાવશે? આમ તેમણે માનવાનો ઇનકાર કરી દીધો અને મોઢું ફેરવી લીધું. ત્યારે અલ્લાહ પણ તેમનાથી બેપરવા થઈ ગયો અને અલ્લાહને તો કોઈની જરૂર છે જ નહીં અને તે પોતે પ્રશંસિત છે. ઇનકાર કરનારા લોકોએ મોટા દાવા સાથે કહ્યું છે કે તેઓ મૃત્યુ પછી કદાપી બીજી વાર ઉઠાવવામાં આવશે નહીં. તેમને કહો, નહીં, મારા રબના સોગંદ, તમે જરૂર ઉઠાવવામાં આવશો. પછી ચોક્કસ તમને બતાવવામાં આવશે કે તમે દુનિયામાં શું શું કર્યું છે અને આમ કરવું અલ્લાહ માટે ખૂબ જ સહેલું છે. પછી ઈમાન લાવો અલ્લાહ ઉપર અને તેના રસૂલ ઉપર અને એ પ્રકાશ ઉપર જે અમે ઉતાર્યો છે. જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી વાકેફ છે. આ તમને એ દિવસે જણાઈ જશે જ્યારે એકત્ર થવાના દિવસે તે તમને સૌને એકઠા કરશે. તે દિવસ હશે એકબીજાની વિરુદ્ધ લોકોની હાર જીતનો. જે અલ્લાહ ઉપર ઈમાન લાવ્યો છે અને સત્કાર્ય કરે છે, અલ્લાહ તેની બુરાઈઓ ખંખેરી નાખશે અને તેને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહેતી હશે. આ લોકો તેમાં હંમેશા રહેશે. આ જ મોટી સફળતા છે. وَالَّذِينَ كَفَرُوا અને જે લોકોએ કુફ્ર કર્યું છે અને અમારી આયતોને ખોટી ઠેરવી છે તેઓ દોજકના રહેવાસી થશે જ્યાં તેઓ હંમેશા રહેશે અને તે સૌથી ખરાબ ઠેકાણું છે. કોઈ મુસીબત ક્યારેય આવતી નથી, પરંતુ અલ્લાહના હુકમથી આવે છે. જે વ્યક્તિ અલ્લાહ ઉપર ઈમાન રાખતી હોય, અલ્લાહ તેના દિલને માર્ગદર્શન બક્ષે છે. અલ્લાહને દરેક વસ્તુનું જ્ઞાન છે. અને અલ્લાહનું આજ્ઞા પાલન કરો અને રસૂલનું આજ્ઞા પાલન કરો, પરંતુ જો તમે આજ્ઞા પાલનથી મોઢું ફેરવો છો તો અમારા રસૂલ ઉપર સ્પષ્ટ સત્ય પહોંચાડી દેવા સિવાય કોઈ જવાબદારી નથી. અલ્લાહ તે છે જેના સિવાય કોઈ ખુદા નથી. આથી ઈમાન લાવનારા લોકોએ અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો જોઈએ. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, તમારી પત્નીઓ અને તમારી ઓલાદમાંથી કેટલાક તમારા શત્રુ છે, તેમનાથી સાવધાન રહો. અને જો તમે માફી અને દરગુજરથી કામ લો અને ક્ષમા કરી દો તો અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે. તમારા માલ અને તમારી ઓલાદ તો એક અજમાયશ છે અને અલ્લાહ જ છે જેની પાસે મોટો બદલો છે. આથી બને ત્યાં સુધી અલ્લાહથી ડરતા રહો અને સાંભળો અને આજ્ઞા પાલન કરો અને પોતાના માલ ખર્ચ કરો. આ તમારા જ માટે વધુ સારું છે. જેઓ દિલની સંકુચિતતાથી સુરક્ષિત રહ્યા બસ તેઓ જ સફળતા પામવાના છે. જો તમે અલ્લાહને સારું કરજ આપો તો તે તમને અનેક ગણું વધારીને આપશે અને તમારા ગુનાઓ માફ કરશે. અલ્લાહ મોટો કદરદાન અને સહનશીલ છે. ગાયબ અને હાજર દરેક વસ્તુને જાણે છે, જબરજસ્ત અને ડાપણ વાળો છે. સૂરે તલાક. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. لا تخرجوهن من بيوتهن ولا يخرجن إلا أن يأتين بفاحشة مبينة وتلك حدود الله એ નબી, જ્યારે તમે સ્ત્રીઓને તલાક આપો તો તેમને તેમની ઇદ્દત માટે તલાક આપો અને ઇદ્દતના સમયની બરાબર ગણતરી કરો અને અલ્લાહથી ડરો જે તમારો રબ છે. ઇદ્દતના સમય દરમિયાન ન તો તમે તેમને તેમના ઘરોમાંથી કાઢી મૂકો અને ન તો તેઓ પોતે જ નીકળી જાય, સિવાય કે તેઓ કોઈ સ્પષ્ટ નિર્લજ્જતા કરે. આ અલ્લાહે ઠરાવેલી હદો છે અને જે કોઈ અલ્લાહની હદો વટાવશે તે પોતાની ઉપર પોતે જુલ્મ કરશે. તમે જાણતા નથી, કદાચ આ પછી અલ્લાહ મેળાપની કોઈ પરિસ્થિતિ પેદા કરી દે. وَأَشْهِدُوا ذَوَيْ عَدْلٍ مِّنكُمْ وَأَقِيمُوا الشَّهَادَةَ لِلَّهِ ذَلِكُمْ يُوعَظُ بِهِ مَن كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مَخْرَجًا. પછી જ્યારે તેઓ પોતાનો ઇદ્દતનો સમય પૂરો કરે તો તેમને ભલી રીતે પોતાના વિવાહમાં રાખો અથવા ભલી રીતે તેમનાથી અલગ થઈ જાઓ અને એવી બે વ્યક્તિઓને સાક્ષી બનાવી લો જે તમારામાંથી ન્યાયી હોય. અને હે સાક્ષી બનનારાઓ, સાક્ષી બરાબર અલ્લાહ માટે આપો. આ વાતો છે જેમની તમને લોકોને શિખામણ આપવામાં આવે છે. એ દરેક વ્યક્તિને જે અલ્લાહ અને આખિરત ઉપર ઈમાન ધરાવતી હોય. જે કોઈ વ્યક્તિ અલ્લાહનો ડર રાખીને વર્તશે, અલ્લાહ તેના માટે મુશ્કેલીમાંથી નીકળવાનો કોઈ માર્ગ પેદા કરી દેશે. અને તેને એવા એવા રસ્તેથી રોજી આપશે જેની તરફ તેનો વિચાર પણ ન જતો હોય. જે અલ્લાહ ઉપર ભરોસો કરે તેના માટે તે પૂરતો છે. અલ્લાહ પોતાનું કાર્ય પૂરું કરે જ છે. અલ્લાહે દરેક વસ્તુ માટે એક યોજના મુકરર કરી રાખી છે. فعدتهن ثلاثة أشهر واللائي لم يحضن وأولاة الأحمال أجلهن أن يضعن حملهن وَمَنْ يَتَّقِ اللَّهَ يَجْعَلْ لَهُ مِنْ أَمْرِهِ يُسْرًا. અને ગર્ભવતી સ્ત્રીઓની ઇદ્દતની હદ પ્રસૂતિ થઈ જાય ત્યાં સુધી છે. અને તમારી સ્ત્રીઓ પૈકી જે માસિકથી નિરાશ થઈ ચૂકી હોય તેમની બાબતમાં જો તમને કોઈ શંકા હોય તો તમને માલુમ થાય કે તેમની ઇદ્દત 3 મહિના છે. અને આ જ હુકમ તેમના વિશે છે જેમને હજી સુધી માસિક આવ્યું ન હોય. જે વ્યક્તિ અલ્લાહથી ડરે તેના મામલામાં તે સુવિધા પેદા કરી દે છે. આ અલ્લાહનો આદેશ છે જે તેણે તમારી તરફ ઉતાર્યો છે. જે અલ્લાહથી ડરશે અલ્લાહ તેની બુરાઈઓને તેનાથી દૂર કરી દેશે અને તેને મોટો બદલો આપશે. તેમને ઇદ્દતના સમયમાં તે જ જગ્યાએ રાખો જ્યાં તમે રહો છો, જેવી પણ જગ્યા તમારી પાસે હોય, અને તેમને તકલીફ આપવા માટે તેમને સતાવો નહીં. અને જો તેઓ ગર્ભવતી હોય તો તેમની ઉપર ત્યાં સુધી ખર્ચ કરતા રહો જ્યાં સુધી તેમની પ્રસૂતિ ન થઈ જાય. પછી જો તેઓ તમારા માટે બાળકને ધવડાવે તો તેમનું વળતર તેમને આપો, અને ભલી રીતે વળતરનો મામલો પરસ્પર વાતચીત દ્વારા નક્કી કરી લો. પરંતુ જો તમે વળતર નક્કી કરવામાં એકબીજાને તકલીફ આપી તો બાળકને કોઈ બીજી સ્ત્રી ધવડાવી લેશે. સુખી માણસ પોતાની હૈસિયત મુજબ ખાધા ખોરાકી આપે, અને જેને રોજી ઓછી આપવામાં આવી હોય તે તેમાંથી જ ખર્ચ કરે જે અલ્લાહે તેને આપ્યું છે. અલ્લાહે જેને જેટલું પણ આપ્યું છે તેનાથી વધુ માટે તે તેને તકલીફ આપતો નથી. અશક્ય નથી કે અલ્લાહ તંગી પછી મોકળાશ કરી દે. કેટલીય વસ્તીઓ છે જેમણે પોતાના રબ અને તેના રસૂલોના હુકમનો અનાદર કર્યો, તો અમે તેમની પાસેથી સખત હિસાબ લીધો અને તેમને ઘણી ખરાબ રીતે સજા આપી. તેમણે પોતાની કણીનો સ્વાદ ચાખી લીધો અને તેમનો અંજામ તો નુકસાન જ નુકસાન છે. અલ્લાહે આખિરતમાં તેમના માટે સખત યાતના તૈયાર કરી રાખી છે. તો અલ્લાહથી ડરો હે બુદ્ધિમાન લોકો જેઓ ઈમાન લાવ્યા છો. અલ્લાહે તમારી તરફ એક શિખામણ ઉતારી દીધી છે. ઇ قد أحسن الله له رزقا. એક એવો રસૂલ જે તમને અલ્લાહની સ્પષ્ટ શિખામણ આપતી આયતો સંભળાવે છે, જેથી ઈમાન લાવનારાઓ અને સત્કર્મીઓને અંધારાઓમાંથી કાઢીને અજવાળામાં લઈ આવે. જે વ્યક્તિ અલ્લાહ ઉપર ઈમાન લાવે અને સત્કાર્ય કરે, અલ્લાહ તેને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહેતી હશે. આ લોકો તેમાં હંમેશા રહેશે. અલ્લાહે આવી વ્યક્તિ માટે સર્વોત્તમ રોજી રાખી છે. અલ્લાહ એ છે જેણે સાત આકાશો સર્જ્યા અને ધરતીના પ્રકારમાંથી પણ તેમના જેવી ધરતીઓ સર્જી, તેમની વચ્ચે હુકમ ઉતરતો રહે છે. આ વાત તમને એટલા માટે બતાવવામાં આવી રહી છે જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે, અને આ કે અલ્લાહનું જ્ઞાન દરેક વસ્તુને આવરી લે છે. સૂરે તહરીમ. بسم الله الرحمن الرحيم. الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے. یا ایھا النبی لم تحرم ما احل الله لك تبتغی مرضات والله غفور رحيم. હે નબી, તમે શા માટે એ વસ્તુને હરામ ઠેરવો છો જે અલ્લાહે તમારા માટે હલાલ ઠેરવી છે? શું એટલા માટે કે તમે પોતાની પત્નીઓને ખુશ કરવા ચાહો છો? અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે. قد فرض الله لكم تحلة أيمانكم والله مولاكم وهو العليم الحكيم. الله તમારા માટે પોતાની સોગંદો પાળવામાંથી મુક્તિની પદ્ધતિ મુકરર કરી દીધી છે. અલ્લાહ તમારો સંરક્ષક છે અને તે જ જાણનાર અને ડાપણવાળો છે. અને આ મામલો પણ ધ્યાન આપવા યોગ્ય છે કે નબીએ એક વાત પોતાની એક પત્નીને ખાનગીમાં કહી હતી, પછી જ્યારે તે પત્નીએ કોઈ બીજા સમક્ષ એ ખાનગી વાત ઉઘાડી પાડી દીધી અને અલ્લાહે નબીને આ ખાનગી વાત ઉઘડી જવાની ખબર આપી દીધી તો નબીએ કેટલીક વાત એ પત્નીને જણાવી અને કેટલીક વાત જવા દીધી. પછી જ્યારે નબીએ તેને ખાનગી વાત ખુલ્લી પડી જવાની આ વાત બતાવી તો તેણે પૂછ્યું, આપને આની ખબર કોણે આપી? નબીએ કહ્યું, મને તેણે ખબર આપી જે બધું જ જાણે છે અને બધી જ ખબર રાખે છે. જો તમે બંને અલ્લાહની સામે તોબા કરો તો આ તમારા માટે વધુ સારું છે, કેમ કે તમારા હૃદય સીધા માર્ગથી ખસી ગયા છે. અને જો નબીની વિરુદ્ધ તમે જૂથબંધી કરી તો જાણી લો કે અલ્લાહ તેનો સંરક્ષક છે. અને તે પછી જિબ્રાઇલ અને તમામ સત્કર્મી ઈમાનવાળા અને સૌ ફરિશ્તા તેના સાથી અને મદદ કરતા છે. એ અશક્ય નથી કે જો નબી તમને બધી પત્નીઓને તલાક આપી દે તો અલ્લાહ તેને એવી પત્નીઓ તમારી જગ્યાએ એનાયત કરી દે જે તમારાથી સારી હોય. સાચી મુસલમાન, ઈમાનવાળીઓ, આજ્ઞાંકિત, તોબા કરનારીઓ, ઇબાદત કરનારીઓ અને રોઝા રાખનારીઓ, ચાહે અગાઉ વિવાહમાં રહી ચૂકી હોય તેવી હોય અથવા કુમારિકાઓ, લોકો જેઓ ઈમાન લાવ્યા છો, બચાવો પોતાને અને પોતાના કુટુંબીજનોને એ આગથી જેનું બળતણ મનુષ્ય અને પથ્થર હશે, જેની ઉપર ગુસ્સાવાળા અને કડક ફરિશ્તા મુકાયેલા હશે, જેઓ ક્યારે અલ્લાહના હુકમનો ભંગ કરતા નથી અને જે હુકમ પણ તેમને આપવામાં આવે છે તેનું ચુસ્તપણે પાલન કરે છે. એ વખતે કહેવામાં આવશે કે હે કાફીરો, આજે બહાના રજૂ ન કરો, તમને તો એવો જ બદલો આપવામાં આવી રહ્યો છે જેવા તમે કામ કરતા હતા. عسى ربكم أن يكفر عنكم سيئاتكم ويدخلكم جنات تجري الأنهار يوم لا يخزي الله النبي والذين آمنوا معه نورهم يسعى بين أيديهم وبأيمانهم એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહ સમક્ષ તોબા કરો, શુદ્ધ તોબા. અશક્ય નથી કે અલ્લાહ તમારી બુરાઈઓ દૂર કરી દે અને તમને એવી જન્નતોમાં દાખલ કરે જેની નીચે નદીઓ વહેતી હશે. આ એ દિવસ હશે જ્યારે અલ્લાહ પોતાના નબીને અને એ લોકોને જેઓ તેની સાથે ઈમાન લાવ્યા છે અપમાનિત નહીં કરે. તેમનું નૂર તેમની આગળ આગળ અને તેમની જમણી બાજુ દોડતું હશે અને તેઓ કહી રહ્યા હશે કે હે અમારા રબ, અમારું નૂર અમારા માટે પરિપૂર્ણ કરી દે અને અમારાથી દરગુજર ફરમાવો. તું દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. હે નબી, કાફીરો અને દંભીઓ સામે સંઘર્ષ કરો અને તેમની સાથે સખ્તાઈથી વર્તો. તેમનું ઠેકાણું જહન્નમ છે અને તે ઘણું જ ખરાબ ઠેકાણું છે. અલ્લાહ કાફિરોના મામલામાં નૂહ અને લૂતની પત્નીઓને ઉદાહરણ રૂપે રજૂ કરે છે. તેઓ અમારા બે સદાચારી બંદાઓના વિવાહમાં હતી, પરંતુ તેમણે પોતાના પતિઓ સાથે વિશ્વાસઘાત કર્યો અને તેઓ અલ્લાહની સામે તેમના જરાય કામમાં આવી ન શક્યા. બંનેને કહી દેવામાં આવ્યું કે જાઓ, આગમાં જનારાઓની સાથે તમે પણ જતી રહો. ઈમાનવાળાઓની બાબતમાં અલ્લાહ ફિરઔનની પત્નીનું ઉદાહરણ આપે છે. જ્યારે તેણીએ દુઆ કરી, હે મારા રબ, મારા માટે પોતાને ત્યાં જન્નતમાં એક ઘર બનાવી દે અને મને ફિરઔન અને તેના કૃત્યથી બચાવી લે અને જુલમી કોમથી મને મુક્તિ આપ. وصدقت بكلمات ربها وكتبه وكانت من القانتين. અને ઇમરાનની પુત્રી મરિયમનું ઉદાહરણ આપે છે, જેણે પોતાના શિયળની રક્ષા કરી હતી. પછી અમે તેની અંદર પોતાની તરફથી રૂહ ફૂંકી દીધી અને તેણીએ પોતાના રબના આદેશો અને તેના ગ્રંથોનું સમર્થન કર્યું અને તે બેહદ આજ્ઞાંકિત લોકો પૈકી હતી.